શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 17મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, કાર્યાણીથી પોતાના પ્રયાણને કારણે પુસ્તકોના બાંધણા બંધાવી શુકાનંદ સ્વામી પાસે પેટીમાં મુકાવી રહેલા શ્રીહરિની પાસે ઉત્તમ રાજા આવી ઊભા રહ્યા. શ્રીહરિનું જૂનાગઢ પ્રત્યે જવું નક્કી છે એમ જાણી એકાંતિક ભક્ત એવા ઉત્તમ રાજા હસતા હસતા ધીરેથી શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે સ્વામીન, તમે અહીંથી પ્રયાણ કરી રહ્યા છો તેવા સમાચાર સાંભળી જયાબા અધિક સ્ત્રીઓ માર્ગમાં તમને ઠંડી લાગશે એવું વિચારી હૃદયમાં ખૂબ જ ખેદ અનુભવે છે. આ પ્રમાણે ઉત્તમ રાજાનું વચન સાંભળી શ્રી નારાયણ મુનિ કહેવા લાગ્યા કે, હે ઉત્તમ નૃપતિ, મારી જન્મભૂમિ હિમાલયની તળેટીમાં આવેલી છે, તેથી ઠંડી સહન કરવાનો મારા દેહમાં સ્વાભાવિક ગુણ રહ્યો છે, એથી મારી ઠંડીની તમો ચિંતા ન કરો. આ પ્રમાણે તમો સ્ત્રી ભક્તજનોને કહો, હે રાજન, આવા પ્રકારના શ્રીહરિના વચનો સાંભળી ઉત્તમ રાજા શ્રીહરિની સ્વતંત્રતાને જાણતા હોવાથી આગળ કંઈ પણ બોલ્યા વિના મૌન રહ્યા. ત્યાર પછી ઉત્તમ રાજાએ પોતાની જયા અને લલિતા બંને બહેનોની સાથે શ્રીહરિને પોતાના ગઢપુર નગર પ્રત્યે ફરી લઈ આવવા માટે તેમની સાથે જ આપણે પણ જવું આવો નિર્ણય કર્યો. પછી બ્રાહ્મણોત્તમ મયારામ ભટ્ટ આદિ વિપ્રોએ મંગલ આશીર્વચનો ઉચ્ચાર્યા ને ભગવાન શ્રીહરિ તે સમયે તાજણ ઘોડી ઉપર સવાર થઈ પોતાના પાર્ષદોથી વીંટળાઈ સર્વે સંતોની સાથે નાગડકાપુર જવા નીકળ્યા. ત્યારે મોટાભાઈ રામપ્રતાપજી અને ઈચ્છારામજી પણ પોતપોતાની ઘોડી ઉપર સવાર થઈ સાથે ચાલી નીકળ્યા. તેમની સાથે હેમંતસિંહ રાજા, ઉત્તમ રાજા, વસ્થા ખાચર આદિ અનેક સવારો હાથમાં ચળકતા ભાલાઓ ધારણ કરી શ્રીહરિની પાછળ અનુસરવા લાગ્યા. જયાબા, લલિતાબા આદિ સ્ત્રી ભક્તજનો પણ પોતપોતાના રથોમાં બેસી શ્રીહરિની પાછળ ચાલવા લાગી. શ્રીહરિ પુસ્તક ભરેલી પેટીઓ ગાડામાં મુકાવેલી તે ગાડાની સાથે સર્વથી આગળ ચાલી રહેલા શુકાનંદ મુનિને ઓળંગી અન્ય સવારોની સાથે શીઘ્ર ગતિએ ચાલવા લાગ્યા. સમગ્ર ઘોડેસવારોના સમુદાયને પાછળ રાખી અતિશય તીવ્ર વેગથી સર્વથી આગળ મનની સમાન વેગવંતા ઘોડાની ચાલ કરતા અધિક વેગથી ચાલતા નિષ્કુળાનંદ સ્વામી આદિ સંતોને જોઈને શ્રીહરિ અતિશય આશ્ચર્ય પામી મંદ મંદ હસવા લાગ્યા. તે સમયે અતિશય લાંબા માર્ગમાં શ્રીહરિની આગળના ભાગમાં અને પાછળના ભાગમાં તથા બંને પડખાની બાજુએ પણ સર્વ દિશાઓમાંથી જઈ રહેલા ઘણા બધા મહામુનિઓના મંડળોને સર્વે મનુષ્યોએ નિહાળ્યા. આમ કરતા શ્રીહરિ દ્વિતીયાનો ક્ષય હોવાથી સંવત 1877ના કાર્તિકવદ ત્રીજને દિવસે સંગવકાળ પૂરો થતા મધ્યાહનકાળના પ્રારંભ સમયે જ સુરાભક્તના લોયા ગામે પધાર્યા. ત્યાં સુરાભક્ત પણ કાર્યાણીથી આવી પહોંચ્યા હતા અને બ્રાહ્મણો પાસે રસોઈ કરાવી ભગવાન શ્રીહરિના આગમનની પ્રતીક્ષા કરી રહ્યા હતા. લોયાના સુરાભક્ત તથા ગામવાસીજનો તથા શ્રીહરિના દર્શન માટે પધારેલા નાગડકાના ભક્તો પણ અતિશય હર્ષપૂર્વક શ્રીહરિની સામે જઈ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી નમસ્કાર કરવા લાગ્યા. સુરાભક્ત તથા સર્વે ગામવાસીજનોએ શ્રીહરિને વાજિંત્રોના મધુર ધ્વનિ કરતા કરતા લોયાપુરમાં પધરાવ્યા. ત્યાં મુખિયા સિંહજીભાઈ પટેલ તથા અન્ય વૈશ્ય ભક્તજનો પણ સુરાભક્તની સાથે રહી સંતોએ સહિત શ્રીહરિની ખૂબ જ સેવા કરવા લાગ્યા. હે રાજન, ભગવાન શ્રીહરિ પણ તે લોયા ગામના ભક્તજનોને ખૂબ જ આનંદ આપવા લાગ્યા અને ભક્તજનો પણ વસ્ત્ર અલંકારો તથા ભોજન જમાડી સંતોએ સહિત શ્રીહરિની પૂજા કરવા લાગ્યા. આમ કરતા તે લોયા ગામમાં શ્રીહરિ કેટલાક દિવસો સુધી નિવાસ કરીને રહ્યા. કાર્તિકવદ પડવાની પ્રાતઃકાળની સભામાં કારિયાણી ગામે સુરાભક્તે અને હેમંતસિંહ રાજાએ પોતપોતાના પુરમાં પધારવાની ભગવાન શ્રીહરિની પ્રાર્થના કરી. તે સમયે બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી સાથે એકાંતમાં મંત્રણા કર્યા પછી સુરાભક્તને લોયા ગામે જવાનો શ્રીહરિએ આદેશ કરેલો અને સાંજ સુધીમાં સર્વેએ જવાની તૈયારી કરી રાખેલી. કાર્તિકવદ તૃતીયાની તિથિએ નાગડકા જવા શ્રીહરિએ પ્રયાણ કર્યું. માર્ગમાં સુરાભક્તનું લોયા ગામ આવ્યું અને સુરાભક્તે પણ સંતો ભક્તોએ સહિત શ્રીહરિને લોયામાં જ નિવાસ કરાવ્યો. આ રીતે કાર્તિકવદ તૃતીયાથી આરંભીને પોષ સુદ તૃતીયા સુધી લોયામાં નિવાસ કરીને રહ્યા. હે રાજન, લોયા ગામની દરરોજની સભામાં શ્રીહરિ પોતાના ભક્તજનોની આગળ ભક્તિ અને જ્ઞાને સહિત વર્ણાશ્રમને ઉચિત ધર્મોનું પ્રતિપાદન કરતા હતા. સુરાભક્તે તથા સંઘા પટેલ આદિ સર્વહરિભક્તોએ પૂજામાં પોતાને અર્પણ કરેલા અમૂલ્ય વસ્ત્રો તથા અલંકારો શ્રીહરિએ સભામાં બેઠેલા પોતાના બંને ભાઈઓને અર્પણ કરી દીધા. તે લોયાના ભક્તજનો ગામની વાડીમાંથી વૃંતાક આદિ અનેક શાકો પ્રતિદિન શ્રીહરિ માટે લાવતા અને સ્વયં શ્રીહરિ પણ તે શાકોને વઘારવાની ચતુરાઈ અન્ય રસોઈયાઓને દેખાડી ઘીનો વઘાર કરી શાક બનાવતા, ચૂલા પ્રગટાવી તેના પર મોટા કડાયા મૂકતા, તેમાં ખૂબ ઘી નાખી વઘારનો છમકારો બોલાવતા, તે સમયે શોભી રહેલા હળદીવાળા પોતાના હાથ ધોતીમાં લૂછવાથી શ્રીહરિના વસ્ત્રો પણ હળદીવાળા પીળા થઈ જતા, ત્યારે આવી મનોહર મૂર્તિના દર્શન કરી ભક્તજનો ખૂબ જ હસતા. આ રીતે દર્શન કરનાર ભક્તોને હસાવતા અને સ્વયં હાસ્ય કરતા શ્રીહરિ ચંદ્રમા સમાન મુખથી અતિશય શોભતા હતા. શ્રીહરિએ વૃંતાકના શાકને વઘાર દઈ પકાવી ક્રમ પ્રમાણે સંતો અને ભક્તોની મહાપંક્તિઓની રચના કરાવી પછી સંતો અને ભક્તોના ભોજનપાત્રોમાં પ્રસન્નતાપૂર્વક મોટો કડછો ભરી ઉતાવળે પીરસતા હતા. અતિશય સ્વાદિષ્ટ બનેલા શાકનું બહુ ભોજન કરતા બ્રહ્માનંદ સ્વામી આદિ સંતો ભક્તોને શાકના સ્વાદ વિશે શ્રીહરિ પ્રશ્નો કરતા ત્યારે તેઓ શાકની પ્રશંસા કરતા કહેતા કે હે ભગવાન, રસમય મૂર્તિ અને રસનું પોષણ કરનારા આપના દ્વારા રસપૂર્વક રંધાયેલા અને પીરસતા અને અમારા ઉપર અનુગ્રહ કરી મહાપ્રસાદ રૂપે અપાયેલા શાકના સ્વાદના શું વખાણ કરીએ. હે રાજન, આવા પ્રકારની શાકના સ્વાદની પ્રશંસા સાંભળતા પંક્તિમાં ફરતા શ્રીહરિ અતિશય આનંદ પામતા હતા. આ પ્રમાણે મનુષ્ય નાટ્ય દ્વારા શાકોત્સવની લીલા કરી ભક્તજનોને ખૂબ જ આનંદ પમાડતા શ્રીહરિ લોયા ગામથી સંતો ભક્તોની સાથે નાગડકાપુર પધાર્યા. ત્યાં સુરાભક્તના ઘેર શ્રીહરિએ પોતાનો ઉતારો કર્યો અને અન્ય સર્વે સંતો ભક્તોને પણ યથાયોગ્ય ઉતારા કરાવ્યા. હે રાજન, પત્ની શાંતાબા અને પુત્ર નાથા ખાચરની સાથે ઉદાર બુદ્ધિવાળા સુરાભક્તે ત્યાં પણ અતિશય પ્રેમ અને આદરની સાથે શ્રીહરિ અને સાથે પધારેલા સંતો ભક્તોનો યથાયોગ્ય સત્કાર કર્યો. પછી સુરાભક્તે પોતાની શક્તિ પ્રમાણે વસ્ત્રો, આભૂષણો તથા રૂપાની મુદ્રાઓ અર્પણ કરીને ભગવાન શ્રીહરિની ભક્તિભાવપૂર્વક મોટી પૂજા કરી. તે સમયે શ્રદ્ધાએ યુક્ત થઈ ચંદન, પુષ્પના હારો, વસ્ત્રો તથા અનેક પ્રકારના સ્વાદિષ્ટ ભોજનો જમાડી સર્વે સંતોની પણ મોટી પૂજા કરી. સુરાભક્ત દ્વારા પૂજાયેલા શ્રીહરિ ભક્તજનોને આનંદ પમાડી ધર્મ મર્યાદામાં રખાવી 5 દિવસ સુધી નાગડકામાં નિવાસ કરીને રહ્યા. ચોથનો ક્ષય હોવાથી પોષ સુદ પંચમીથી આરંભી 9મી પર્યંત ત્યાં રોકાયા. તે 5 દિવસ દરમિયાન ચોથા દિવસે પોષ સુદ અષ્ટમીની તિથિએ સભામાં બેઠેલા ભગવાન શ્રીહરિ ગૃહસ્થ ભક્તજનો તથા સમગ્ર ત્યાગી સંતોને કહેવા લાગ્યા, શ્રી નારાયણ મુનિ કહે છે, હે સંતો તથા ભક્તજનો, તમે સર્વે સાંભળો, આવતીકાલે ઉત્તરાયણનો દિવસ છે, તેમાં યથાશક્તિ સ્નાન દાન સર્વ પ્રકારે કરવું જોઈએ। મકર રાશિમાં જ્યારથી સૂર્યનું સંક્રમણ થાય ત્યારથી 9 કલાક પર્યંત ઉત્તરાયણનો સમય સ્નાન દાન આદિ કર્મ કરવામાં પુણ્યકાળ જાણવો, તેમજ પોષ મહિનાની પૂર્ણિમાના દિવસથી સમગ્ર મનુષ્યોએ માઘ સ્નાનનો પ્રારંભ કરવો। માઘ સ્નાનમાં તલનું દાન મુખ્ય કહેલું છે। હે ભક્તજનો, પોષ માસની પૂર્ણિમાથી આરંભી આગામી મહામાસની પૂર્ણિમા પર્યંતના માઘ માસમાં સર્વ પ્રકારના પાપનો નાશ કરનારા ચાંદ્રાયણનું વ્રત સર્વેને માટે અવશ્ય વિશેષપણે અનુષ્ઠાન કરવાનું કહેલું છે। મહિના 2 પ્રકારના હોય છે, એક પૂર્ણિમાના અંતવાળા, બીજા અમાસના અંતવાળા। તેમાં માઘ સ્નાન માટે પૂર્ણિમાના અંતવાળો જ મહિનો સ્વીકારવો એવો સર્વે ગ્રંથકારોનું માનવું છે। આ ચાંદ્રાયણ વ્રત છે તે બીજા સર્વે કૃચ્છ્ર વ્રતો કે માસોપવાસ કે પારાકાદી વ્રતોની મધ્યે પુરુષોએ તથા સ્ત્રીઓએ સુખેથી થઈ શકે તેવું સરળ વ્રત છે અને બહુ મોટા ફળને આપનારું વ્રત કહેલું છે। તેથી પોતાના શરીરની વિશુદ્ધિને માટે કે 3 પ્રકારના પાપનું નિવારણ કરાવી પોતાના આત્માની શુદ્ધિને માટે અથવા તપઃપ્રિય ભગવાન રમાપતિની પ્રસન્નતાને માટે ચાંદ્રાયણ વ્રત આ મહિનામાં સર્વેજનોએ અવશ્ય કરવું। આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના 4th પ્રકરણમાં શ્રીહરિએ લોયા ગામે શાકોત્સવની લીલા કરી અને નાગડકા પધાર્યા એ નામે 17મો અધ્યાય પૂર્ણ થયો।